અંતર ની અંદર ધ્યાન કરીએ ત્યારે જ વિષયો છૂટે છે. હા, પછી વર્તા નથી કરી ધ્યાન કર્યા પછી. બહિર્મુખ થયા એટલે પાછા હતા એવા ને એવા. બહિર્મુખ થયા એટલે પછી પાછા હતા એવા ને એવા. બહિર્મુખ થયા ઝૂકવ નહીં. હા, કાયમ ના જે અંતર્મુખ થયા તેનું કલ્યાણ થઈ જાય. એનું કલ્યાણ એટલે એવા અભ્યાસ વગર જયારે એનું લગ્ન કાયમ અંતર્મુખ થાય તો કલ્યાણ થઈ જાય. ત્યાં સર એ જ કે કાયમ મારે અંતર્મુખ થવું છે. આ ગરીબ અંતર્મુખ ને ગરીબ બાહ્યમુખ ગરીબમુખ સાંભળું નહીં. યોગ ની પ્રક્રિયા થી ચમત્કારો થાય છે એમ પ્રશ્ન પૂછે છે. તો આ દુનિયામાં ચમત્કાર નામની વસ્તુ જ ખોટી છે. આ લોકો એ ભ્રમાવે છે લોકોને. એની ગેરંટી કહું છું, ચમત્કાર નામની વસ્તુ જ ખોટી છે. ફક્ત ચમત્કાર કોને કહે છે? આપણા લોકો જે પોતે જે વિજ્ઞાન પોતે જાણતો નથી એ પેલો વિજ્ઞાની વિજ્ઞાન એકદમ દેખાડે એટલે પડકે આવું કેમ કઈ થયું? આ તમે સમજ બોલું ને એટલે આ વિજ્ઞાન નહીં જાણવા છીએ આ લોકો ચમત્કાર કરી બતાવે છે લોકોને. અને બીજું આ જ ચાલકી કરે છે. વિજ્ઞાન ના હોય તો આ જ ચાલકી પડે. બધું આવું ચાલકી કરીને જો કોઈ ચમત્કાર કરતો હોય તો આપણે એને કહીએ કે હિન્દુસ્તાન નું અનાજ સપ્લાય કરીને બહુ થઈ ગયું. તો આજે લેપ છે તો રાખોડી કરે. આજે એવો લેપ છે યોગ ના ચમત્કાર મારે થાય કે આ તો અમારું અમારું યશ નામ કર્મ છે. શું છે? એટલે તમને અરે તમારું કામ થઈ જાય એટલે અમારે યશ મળવાનું માટે યશ નામ કર્મ છે. સમજદાર નથી. સમજદાર બાવાઓ કરે. બાવાઓ ખાલી દેખાવ પૈસા પૈસા બાવા માટે કહ્યું. એટલે ભગવાને શું કહ્યું કે સૂર્યનારાયણ કોઈ તમને આત્મા સૂર્યનારાયણ નીચે લાવે સૂર્યનારાયણ અને તમને કહે કે આ સૂર્યનારાયણ નીચે લાવો તો તમારે એને શું કહેવું છે? તો ભાઈ તને શું દુઃખ હતું તું સૂર્યનારાયણ હલાવ્યા ત્યાં? તું દુખ્યો છું શું કહેવું છે? આપણે દુખ્યો માણસ બીજાને હલાવે. તું દુખ્યો છું માટે સૂર્યનારાયણ હલાવે. તારે કહ્યું જોઈએ છે કાં તો માનની ભૂખ છે કે કાં તો વિષયની ભૂખ છે. કઈ ભૂખ છે? ભિખારો માણસ આવું કરે. દુખ્યો માણસ આવું કેમ કરે? ચમત્કાર કરે. સુખ્યો માણસ ચમત્કાર કેમ કરીને કરે? દુખ્યા માણસ ચમત્કાર કરે. કોણ કરે છે? તમારી પાસે સુખ પડાવી લેવા માટે, તમારે બદલાવા માટે. જીણાભાઈ ચમત્કાર હોય છે કે નહીં માણસ? કારણ કે કૃષ્ણ ભગવાન જે આ નરનો નારાયણ જે સ્વરૂપ જેને પણ 63 પુરુષ ને 63 પુરુષ કહેવાય, વાસુદેવ નારાયણ કહેવાય. ત્યાં સુઈ ગયા હતા તે ટીરા રાખ્યું તે પાણી પાણી કરતા ગયા. શું કહ્યું? તીરનું ઝેર ચડ્યું તે ગરમી ઉત્તમ થઈ પાણી. તો ચમત્કાર તમે આ લોકો ને એમ કહેતા ચમત્કાર રહે નહીં. લોકોને ધમાવાની બાજી છે. બીજું શું કહે છે ભાઈ? જો શક્ય હોય તો વિચારથી કાપડ જીલું સુધી મદદ ના થાય. મદદ થઈ જાય છે એ સાચું નહીં. ઘરની દિલ્હી થી વિચાર કરવા ખોટા પડે. સમજો ને? એટલે વિચારો જ સાચા છે. વિચારો જ બાદ કરીએ છે એટલે ખોરાક થાય છે. કેમ છે ને? સમજો ને? બીજું કઈ પૂછ્યું લાવે? જીનાભાઈ કે છે કે આપણે આ માણસ જે છે બાળક જન્મે છે એ એક મોટો ચમત્કાર છે. એને દાંત આવે છે એ મોટો ચમત્કાર છે. બાળક જન્મે છે એક મોટો ચમત્કાર છે. દાંત આવે છે એ મોટો ચમત્કાર છે. એક બાળક જન્મે છે તે ચમત્કાર જોયો જોયો નથી. અને એ ચમત્કાર થયા પછી મેં એકજને પૂછ્યું કે ભાઈ આ દાંત પેટમાં કેમ ના ભૂલ કઈ ભૂલી ભૂલી ગયા? પેટમાં મૂકવાનું શું ભૂલ થયા? બહાર આવ્યા પછી દાંત આવ્યા. આ દાંત છે ને એ કહે છે ચમત્કાર છે. શું ચમત્કાર છે તમને કહું? ભાઈ મારા જેવું પૂછે એ ભગવાન અમે ગાડી પૂછ પૂછી શકીએ કે ભાઈ આની તમારે તમે આને પેટમાં હતો તો આ જ એને દાંત મૂકવા હતા ને વળી પાછા બહાર પછી આ દેહ વગર ઉભા રાખ્યો અને હાથ મૂકી હાથ મૂકી બધું તૈયારી કરે બેગ મૂકીને મોકલે તો શું બગડી જાત તમે સમજાયું ને એટલે આ લાખ એક ચમત્કાર છે જતો કે ચાથી ના મૂક્યા કે જો દોટ હોત તો એની માતાને બધું બદલ તમને સમજાયું ચાલતી ગતે બધું બદલ તો માતા ધવડાવે નહીં એને ધવડાવ નહીં કેટલી કુદરતની સલામત કેટલી સુંદર છે કુદરતની તમે આપણે સમજાવ્યા કુદરતની કરામત કેટલી સુંદર છે કે બાળક ખાતું થાય ત્યાં સુધી દોઢ રૂપિયા ઉત્પન્ન થાય છે ત્યાં સુધી દોઢ ઉત્પન્ન થતા નથી તો બધું થઈ ને જો પહેલો દોઢ હોય ને તો ધારે ધારી શકાય નહીં દોઢથી ધારી જવાય નહીં દોઢ હોય ત્યારે એમ કીધું કે આપણે ચમત્કારમાં જીવીએ છીએ એટલે એમનું એવું કેવું છે જીનાભાઈનું કે આપણે આટલા બધા ચમત્કારોમાં જીવીએ છીએ પછી બીજા ચમત્કારોની જરૂર નથી હા બીજા ચમત્કારો જરૂર શું છે પણ લોકોને બીજી બહુ જોઈએ છે લોકોને આવું આવું જોઈએ જ છે મફત જોઈએ છે એટલા માટે આ ચમત્કાર છે લોકોને મફત જોઈએ છે એટલે આ ચમત્કાર હા આપના ચરણમાં મારા ખોટી ખોટી વંદન નમ્રતા પૂર્વક એક પ્રશ્ન પૂછું છું કે મારા ઉપર મારા સદગુરુએ આજથી 5.5 વર્ષ પહેલા તેમની કૃપા વર્ષાવી મારી કુંડલીની શક્તિ જાગૃત કરેલી અને ઘણી આંતરિક અનુભૂતિ થઈની પરંતુ હવે મારું પોતાનું મન મને ઘણું જ પીડી રહ્યું છે કૃપા કરી ઉભા છો શું કે છે કોણ છે ભાઈ આજે ફેરફાર કરી દઉં ભલે તમે કૃપા ઉભા છે એટલે ઉભા લીધું પણ આજે તમારી ભૂલ થઈ કઈ ભૂલ થઈ છે તમે કહું જે તમે આ કુંડલીની શક્તિ એ હઠિયોગ પ્રવૃત્તિ છે કેવી છે હઠિયોગ હઠિયોગ આપણે સંજય વાત ના કરી છે કુંડલીની શક્તિ જાગૃતિ કરવી એ શું છે એ રાજયોગ નથી હઠયોગ છે હઠયોગ અને હઠયોગથી હઠયોગ કોના જેવી વસ્તુ છે કે એક માણસ દુઃખી હોય અને એને એની પાસે 5 રૂપિયા જમીન હોય તો એને નોકરીઓ નહીં વધારતા બીજો રસ્તો હું દેખાડું હવે કહ્યું ને કે તું આ જમીન વેચીને તું ખા એક વાર પછી અમે જોઈ દઈશું એટલે એના જોયા એને એને ખવડાવે હવે આવે થતી ગયો આ જમીન તો ખરા થઈ ગયું હતી તે ખાસ નથી ખાધું એટલે આ મન એને ભયંક આફતે ચડી છે શું થયું આ બધી ભતામણ હોય છે કેવી એ આનંદિક અનુભવ થતા નથી એ તમને આજે પાછળ જે પાછળનું જે સુખ છે તે આજે તમને ફેલાવે અને પછી નાદારી ગયો નાની ગયો 1988 ની સાલમાં કાળ પડવાનો હોય કાળ પડવાનો હોય કે લોકો કે વેપારીઓ દાણા ભરેલા હોય તે સાહેબ આ સાલ કાળ પાડો તો તિડાઈ નો કાળ આજ કરે તો તિડાઈ હારો કર્યા છે પણ એટલું એટલે જોયું ને આમ બીજું ફેરફાર કયું થઈ શકે નહીં માણસી માટે આ ડાક્ટરો શું કહે છે તમારી જે શક્તિઓ છે ને તે આજ આજ પ્રગટ કરે છે અને પછી આ 2 વાર પછી તમને નિર્બળતા ઉત્પન્ન થાય છે એનો ફાયદો નહીં બને ત્યાં સુધી એ શક્તિઓ પ્રગટ નહીં કરવી ના બને ન ચૂકવો થાય કે બેઠક થઈ ગયું હોય તો જ કરવી પડે રોજ રોજ આવું ના કરવું જોઈએ તમે આ રસ્તો તૈયાર નથી જોઈએ આવજો સમજ છે ને હવે પેલો હા ચોપડી બોલ્યો સર તો તારે સાક્ષાત્કાર થાય કે છે શું કહે છે આખા ગામ ના શેઠ હોય આખા ગામ નો બહુ વહીવટ સારો કરે અને બધાને જોઈએ લાગણી વાળા દરેક ને જોડે આટલા નિવેદન ના હોય એટલે આખા ગામમાં ખૂબ સારા ગણાય છે. તો રાત્રે દરરોજ 8 વાગ્યા પછી બહાર નીકળે ને અને ત્યાં ભાંડી લે, શું કરે આ ભાંડી થોડા વધારે થઈ ગયા એટલે પછી ચંદુરા ચંદુરા રહે થયા, શું થાય આત્મા અને આપણે એક જ છે, આ બધું બહાર ભૂલી જાય પોતે પોતે કરે એ ભાન થાય કે અમે અગર કહી આપીએ તમને બધા ભલે એમને થાય નહીં, પણ પોતે પોતાનું જ ભાન કરવાનું. આ બધા ભાન ઉડી ગઈ છે એમને પોતે પોતા વિરોધ છે નહીં, એનો એક છે આ ચોલાવું છે. બીજી વાત નહીં, આવું કાર પૂછવા કરે તો બીજા લોકો છે કહે કે ધીરાવી જવાય કયું કહેવાય જ્યાં પહોંચે રવિ ત્યાં પહોંચે કહ્યું. નૌકાર મંત્ર ની વાત કરી નૌકાર તમને સમજાવું છું આ નૌકાર મંત્ર બોલો છો સેમ નૌકાર મંત્ર નમો અરિહંતાન નમો સિદ્ધા નમો અરિયાન આ નવો લોહી સમસ્યા આવડે સાધુઓ સાધુ ઉભે હશે એમ માનીને પહોંચે છે. નમો ઉપાધ્યાય એમ તે ઉપાધ્યાય જો હશે એમ માની પહોંચે છે. નમો આચાર્ય આયર્યા આચાર્ય ને પહોંચે છે. નમો સિદ્ધા સિદ્ધ ને પણ પહોંચે છે. પણ નમો અરિહંતા અરિહંત કોણ કરવું, કોને પહોંચે છે આ કપાલ સર? એ કહે ત્વરિત સિદ્ધ કરો ને, અરે ત્વરિત સિદ્ધ કરો તો સિદ્ધ થઈ ગયા, ત્વરિત સિદ્ધ કરો તો સિદ્ધ થઈ ગયા. અરે એમને આવી એમ તો ના કહેવાય, તમને કેમ લાગે છે? ત્વરિત સિદ્ધ કરો સિદ્ધ થઈ ગયા એટલે કલેક્ટર થયા પછી એને અરલ ચાકુર કહીએ તો ખોટું દેખાય. ના એવું ચાલે નહી, અત્યારે સિદ્ધ ગતિ માં હોય અને અમે સિદ્ધા ને નમસ્કાર કરીએ છીએ નવો સિદ્ધારામ અને ફરી પાસે અમે અરિયન નમસ્કાર કરીએ માટે આજ આ લોકાર મંત્ર ફરાશ કરો છો. એટલે પછી મારે આચાર્ય મહારાજ ને કેવું કર્યું, આચાર્ય મહારાજ ને કેવું કર્યું કે હરિહંત ને નમસ્કાર કરો, હરિહંત ને આપણું એ ફળ મળે અને નૌકાર મંત્ર એ થતો સંન્યસ્ત મંત્ર છે. કેવા છે સંન્યાસ એટલે જેનો હું મારું નારંગ હોય બહુ અને મંત્ર બોલવા હોય તો બોલતા એ સંન્યાસ મંત્ર બોલાય. તો જયારે સંસાર જોઈએ લેવા દે તો થોડું નહીં હું મારું છે, ત્યાં સુધી બધા મંત્રો ત્રણે મંત્ર બોલે તો ફળ આપે એમ તો બહુ ફળ આપે છે. ત્રિમંત્ર એટલે બધું ફળ આપે છે એમના પૂછ્યા સમજો ને એમને શું કરી શકું અનુસંધાન છે. બીજા તીર્થકો મૂર્તિ નહીં બહેરી, બીજા 20-19 છે બીજા, પણ અમને અનુસંધાન છે આપણે. અને આપણા સચિદાન સંઘ છે ને, તે છે તીર્થંકર આ શ્રીમદ સ્વામી નો એ ગોઠવે છે. કારણ કે આ એ સંકેત છે, આપણે મારે કશું કર્યું નથી, પણ આ સંકેત થી થયું, ઉત્પન્ન થયું છે. એટલે આ સુરત ની પાસે હાઈવે ઉપર થાય છે, લગભગ મહેસાણા મહેસાણા જેવું ઊંચી થતી રાખશે. મહેસાણા 1.5 લાખ ની થયેલી, તો 1.5 લાખ પૈસા તો પૂંછારી પાંચરા હોય છે. પાપી પાસે પાપી પાસે નથી, હું તો આપને સમજાવું બરોબર ના, હું આપને તમને મારી વાત સમજાવી બરોબર કે પુણ્ય વગર તો રૂપિયો આપણને અડે નહીં, કાળા બજાર ના અડે અને ધોળા બજાર ના અડે. પુણ્ય વગર તો ચોરી નો પૈસો આપણને ના અડે, પણ એ પાપા નું બધું પુણ્ય છે. કેવું છે એ બેન કે પાપ, તે પાપ માં જ લઈ જાય છે, અધોગતિ લઈ જાય છે. પુણ્ય એ પુણ્ય જ અધોગતિ લઈ જાય છે, ખબર કઈ નઈ બંને નાખી ખરા વિચાર આવે, કોનું ભોગવી લઉં, કોનું લઈ લઉં, આખો દાડો ભેસર કરવાનો વિચાર આવે, ખબર ને, એ અધોગતિ જાય છે. અને પુણ્ય ભોગવી પુણ્ય ભોગવતો નથી ને અધોગતિ જઈ રહ્યો. અને પુણ્ય ની બધી પુણ્ય હોય તે પુણ્ય ભોગવે અને નવું પુણ્ય ઉભું થાય, એના કરતા પુણ્ય ની બધી પાપ સારું ક્યાં સાતમાં કરે, પણ આખો રહ્યો છે તો ભગવાન ના નામ કરો કયા કરતો હોય, બરોબર ને. એ પુણ્ય ની બધી પાપ આ સગત માં પાપ છે, પણ નવું પુણ્ય જ બાંધી રહ્યો છે. ત્યાં ઘણા જીવો છે, સગત જોયેલા ને બધા બહુ જોયેલા. તમે તો ગાડી દીધી હતી ને કઈ, હું વર્ષોથી આ શોધું છું અને દેવસ્થાન રોજ 1 કલાક ગાઉં છું. હા બોલો, હવે આ પર આવ્યો કરે શોધે છે, સ્ટેશન આવ્યો કરે હતું છે. જ્ઞાન માગતો નથી, અનુભૂતિ જ માગું છું. અનુભૂતિ આપણે ઘર ભર નહીં, અનુભૂતિ જ જોઈએ. મેળામાં સાકર મૂકે એટલે તમે ઘર ઘરે ગઈ એ સમજી ગયો ભાઈ, શું કહ્યું પેલું કામનું નહીં, પેલું તો બહુદાયા કર્યું, આ હરિન બુદ્ધિ નથી કરાવી. એટલે આ બહેનને તમને બહેનને અનુભૂતિ જ પહેલી, મને એમને કહ્યું કે એમને ઉપકાર છે કે છે ના, આ દેખાય છે જ્ઞાની પુરુષ છે. શું છે અરે પટેલ, અંબાલાલ પટેલ નામ છે એમનો. દાદા ભગવાન અહીં પ્રગટ થઈ ગયા છે, અંદર અંદર પ્રગટ થઈ ગયા છે. એ દાદા ભગવાન છે એમના મનમાં એ શું છે કહું, એ 360 ડિગ્રી ના છે અને મારે 370 ડિગ્રી છે. ચાર ખૂટે છે એટલા હાર હું 360 ડિગ્રી વાળા નું નમસ્કાર કરું છું. શું કરું છું નમસ્કાર? તમારે ચાર ખૂટે છે એટલે તમારા બધા કઈ ખૂટે તો ખરું થયું, એટલે તમારા દાદા ભગવાન કથા છે તો એ તમારે ખૂટે એટલા માટે આપણે બોલવાનું છે. દાદા ભગવાન ને અસીમ થઈ જાય કારો ને, હું મારું ખૂટતું પૂરવા કરવા માટે બોલું છું, તમારે તમારું ખૂટતું કરવું બોલું, તમારા માટે આવી વસ્તુ નથી. એટલે આ દાદા ભગવાન હું મનુષ્ય રૂપે થયો નથી, હું થવા માંગતો નથી. શું કહ્યું, તમારે 4 ડિગ્રી ખૂટતી હોય અને ભગવાન જ જો આવું કરે તો પછી લોકો શું નહીં કરે, કાળો બજાર જો ભગવાન જ કરતા હોય તો મારે શું કરવું છે. મારે આ નાની પુરુષ નું પદ મારા આનંદ નો સુખ નો પાર નથી. શું કહ્યું, મારી સમાધિ નો પાર નથી, હું તમે સમાધિ કરી આપું મારા નિમિત્ત થી, તો મારે કહ્યું શું ભાઈ કહ્યું ભગવાન છે મારે કઈ જોયું. એટલે આ દાદા ભગવાન ના અતિ જગ્યા જગ્યા થી આપણા ભગવાન નું પ્રગટ ની સ્વરૂપ પ્રગટ થયા કરે, શક્તિ વધતી જાય. બે વસ્તુ દાદા ભગવાન અસિમ થઈ ગયું. મૃત્યુ હું વૃદ્ધો નવા ભાગ મેં ભૂંગા હું ને બચ્ચા હું મેં યુવા હું પોતાની પૂતગળ એટલે તો સારી પૂતગળની અવસ્થા એ બીજી હોય નહીં પૂતગળ એ પૂતગળા પૂતગળ છે પૂતગળ ફ્રિક્ત હોય યંત્રાત્મા પુનરાત્મા આત્મા થી આત્મા ફ્રિક્ત હોતા પરફેક્ટ સમારોહ તો જ્ઞાન તમ નહીં જીતે યે પરફેક્ટ કા તો સમારોહ છે ફ્રિક્ત હોતી હૈ પૂતગળ થી માન લેતા હું મેં ફ્રિક્ત હોતા હું જ્ઞાન ને તમ નહીં જીતે જ્ઞાની કે લીએ ફ્રિક્ત નહીં જ્ઞાની મેં એસા નહીં હોતા હા ચર્ચા ભેદ વિજ્ઞાન થી શરૂ કરે ચર્ચા ભેદ વિજ્ઞાન થી શરૂ કરીએ ભેદ વિજ્ઞાન થી જ આ ચર્ચા શરૂ કરીએ ચર્ચા બોલા જતા હોય હે ભેદ વિજ્ઞાન થી ચર્ચા હોતી ચર્ચા કા ચર્ચા કા હાથ વાર્તા લાભ હોતા ચર્ચા કા કોઈ અલગ વાર્તા લાભ ચર્ચા કા હાથ ઓર નહીં હૈ હા બરોબર યે તો બીજ કાળ મે જબ યે શાસ્ત્રાર્થ મનવાદિયા હોતી થી ફિર ચર્ચા સબકો બદનામ કર દિયા ચર્ચા તો બહુત અચ્છા હૈ જ્ઞાન હી નહીં હૈ ઇતને બડા કોઈ જ્ઞાન મળુ મે નહીં મિત્ર થી ધીર દે વાલા આત્મા તો કોઈ વહી અંતરાત્મા ઓર વહી પરમાત્મા વહી અંતરાત્મા ઓર વહી પરમાત્મા અંતરાત્મા બોલા પરમાત્મા બન જાય અંતરાત્મા પરમાત્મા હો રહ્યા અંતરાત્મા પરમાત્મા બોલા જતા નહીં હો રહ્યા અભી હો જાયગા હોના શરૂ હો જતા હૈ હો જાયગા હોના શરૂ હો જતા હૈ હો જાયગા અંતરાત્મા હોના શરૂ હો જતા હૈ ફિર હો જતા હૈ ગુજરાતી માં સમજી શકાય વસ્તુ જબ જાન લેતા હૈ કે મેં ખુદ કોણ હું જબ અંતરાત્મા હો જાતા હૈ જે પૂર્ણત્વ હો રહ્યા હૈ વસ્તુ કા પૂર્ણત્વ ઇસે આપતે હો રહ્યા હૈ ધનકી જરૂર નહીં ક્રિયા ચાલુ હો જતી નિષ્પતિ આ જતી ક્રિયા ચાલુ હો જતી નિષ્પતિ આ જતી ખુદ કી ગાડી ગાડી વાળે ખુદ ડ્રાઈવર ભી ખુદ કાર ભી ખુદ કેટલ ભી ખુદ એવમ ભૂત નય મેં આ જતા હતી એવમ ભૂત નય મેં આ જતા હૈ અંતરાત્મા હો ગયા હો અભી બહિર્મુખી મૂળ આત્મા હૈ વહાં તકલીફ હૈ સારી તકલીફ બહિરાત્મ ભાવ મેં અંતરાત્મા હોને કે બાદ તો રાસ્તા સાફ હૈ પર કોલેજ માં કહા તક જાને કા હૈ મૂળ આત્મા હૈ વહાં તક અંતરાત્મા નહીં હો ગયા વહાં તક કોલેજ માં જાને કા હૈ બિલકુલ કોલેજ કી જરૂર નહીં મેં બહુ બાર કહા કરતા હું કે કોલેજ કા કામ મૂર્ખતા મિટાના હૈ મૂર્ખતા મિટાના કોલેજ કા કામ નહીં એમ કે છે કે મેં હંમેશા કહેતા હું કે કોલેજ કા કામ મૂર્ખતા મિટાને કા હૈ મૂર્ખતા મૂર્ખતા નહીં મૂર્ખતા મિટાને કા કામ નહીં મૂર્ખતા ના મિટાવે મૂર્ખતા કરે કોલેજ વાળે એક કોલેજ થી મેં વાત કરતો હું મહાવીર કોલેજ જે હૈ અંતરાત્મા બનાતા હૈ કોલેજ વહાં તો મૂર્ખતા નીકળતી હૈ ઠીક હૈ વો મહાવીર કોલેજ ક્યાં હૈ બુધાત્મા મન સે અંતરાત્મા હો જાતા હૈ આપતે જબ ઉસકા કોણ હૈ આજ કી પ્રેઝન્ટ હો જાતા હૈ તો અંતરાત્મા હો જાતા હૈ आज की कठिनाई है कि मूर्खता को मिटाने का उपाय नहीं हो रहा है, कैसे जाकर जनाए। आज की कठिनाई है कि मूर्खता ने मिटावा उपाय नहीं मिलते, પહેલે જ કઠિનતા થઈ, આવી નહીં, આજ ની પહેલે જ કઠિનતા, આવી કે ટાઈમ ની ભી કઠિનતા થઈ, બસ આજ જ્યાદા જરૂરી છે, મૂર્તા જ્યાદા બઢ ગઈ, આજે વધારે જરૂરી છે, કારણ કે મૂર્તા વધી ગઈ છે, મૂર્તા એ થાય તમે મૂર્તા પર થી બહાર નીકળે કા પ્રયત્ન બહુ છે તમકા, મુજબ પ્રયત્ન કામ નહીં લગતા હે અભી, ને આપકા विदेश की यात्रा का क्या अनुभव रहा, आपकी विदेश की यात्रा का क्या अनुभव रहा, फॉरेन में यात्रा का अनुभव, के लिए हम फॉरेन आदमी के लिए नहीं गया था, अपना इंडियन के लिए हम गया था, उनको तकलीफ बहुत है लोग को, और धर्म उसकी ख्याल में नहीं, अमेरिका गए थे, लंदन भी गए, थोड़ा दिन लंदन वहाँ जैनी जी वाला વેદાંતિ લોકો બહુ હૈ કે લીધા હમારે ભગવાન ને લાભ રહે મત જાના દેખો ક્યા પરિણામ આયા લોકો સમજને કા મોકા મિલા ક્યા પરિણામ આયા લોકો સમજને કા મોકા મિલા પહેલા લોકો ને આ સમજવાનું મળે સમજને કે મિલા વસ્તુ ચુરા ભાગ રૂપિયા કિતના આદમી આજ તો કિતના કાગળ આતા હૈ અચ્છા વિદેશીઓ કો જૈસે જ્ઞાન એસે બહુ કમ સે દિયા હુઆ હૈ, અમેરિકન્સ ને પણ કહે છે કે એ લોકો પણ આપણી વાતો ગ્રહણ કરી શકે કે છે, અમે પણ અહીંયા એક મુસલમાન સુફી હતો એને આ કાયોત્સવ નો પ્રયોગ કરાયો અને એનાથી એને પણ બે વિજ્ઞાન થઈ ગયું કે છે, વિજ્ઞાન ક્યાં ફાયદા હે કોઈ બચ્ચા હે આપણા હમ બોલે એસા એ ભી બોલે ઉસકો કુછ અંતર્ભેદ હોતા હૈ મગર કહાં તક રહેગા ઉસકી સમજ માં નહીં હે જો બોલતા હે, બડા ફર્ક તો મિલતા ભેદ કા, સમજ નહીં ફિર ફિર અભેદ હો જાયગા, બચ્ચે થી હો સકતા હૈ રૂપ નિરંતર સમજતા નહીં જીતકે લીએ એ વિજ્ઞાન હૈ નહીં, પુનર્જન્મ સમજતા હૈ ઇસકે લીએ વિજ્ઞાન હૈ, વિજ્ઞાન ઓર વેદાંત વિજ્ઞાન પુનર્જન્મ કે લીએ હૈ, આચરણ સૂત્ર મેં પુનર્જન્મ સે હી સારા શરૂ હોતા હૈ, આચરણ સૂત્ર મેં પુનર્જન્મ સે હી સબ સારા શરૂ હોતા હૈ, આચરણ સૂત્ર પુનર્જન્મ થી શરૂ થાય છે, પુનર્જન્મ તે જતે મોક્ષ કા માર્ગ સુધતા ખ્યાલ હોતા હૈ, તો ભગવાન ને હમને જન્મ દિયા હોય ભગવાન ને હમને માર દિયા, નહીં અપને મેઘ કે મારે મોહી મને બાપ કા સ્મરણ હો ગયા, પુનર્જન્મ કા ઈ નજર હો કહી હૈ, આપ બતા દીજીએ આપને પડી હૈ, મેને પડી મેં બતાવી પુસ્તક સુધી બતા, અચ્છા નહીં કુમાર જબ એકદમ વિચલિત હો ગયા તો મહાવીર કે પાસ આયા તો મહાવીર ને સબસે પહેલે યહી પુનર્જન્મ કા બોધ કરાયા કે તું યાદ કર પિછલે જન્મ મેં હાથી કા સબ તુને ક્યાં ક્યાં રાત તું ક્યાં કરા, શરૂઆત મતલબ વ્યવહાર છે,